શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ બીજો અધ્યાય 40 ઉત્તમ લોક અધ્યાત્મ તત્વ તથા ધ્યાન યોગનું વર્ણન. ભરદ્વાજજી બોલ્યા, હે મહર્ષિ, આ લોકથી ઉત્તમ એક લોક અર્થાત પ્રદેશ સાંભળવામાં આવે છે. હું તે ઉત્તમ લોકને જાણવા ઈચ્છું છું. આપ તે વિષયમાં બતાવવાની કૃપા કરો. ભૃગુજીએ કહ્યું, ઉત્તર દિશામાં હિમાલયની પાસે સર્વગુણ સંપન્ન પુણ્યમય પ્રદેશ છે, જે પુણ્યદાયક ક્ષેમકારક અને સુંદર છે. તે જ ઉત્તમ લોક કહેવામાં આવે છે. ત્યાંના મનુષ્ય પાપ કર્મરહિત પવિત્ર અત્યંત નિર્મળ લોભ મોહથી શૂન્ય તથા ઉપદ્રવ રહિત છે. તે પ્રદેશ સ્વર્ગ સમાન છે. ત્યાં સાત્વિક શુભ ગુણ બતાવવામાં આવ્યા છે. ત્યાં સમય થાય ત્યારે જ મૃત્યુ થાય છે, અકાળ મૃત્યુ થતું નથી. રોગ ત્યાંના મનુષ્યોને સ્પર્શ કરતો નથી. ત્યાં કોઈના મનમાં પરાઈ સ્ત્રી માટે લોભ થતો નથી. બધા પુરુષો પોતાની પત્ની સાથે પ્રેમ કરનારા છે. તે દેશમાં ધન માટે બીજાઓને વધ કરવામાં આવતો નથી. તે પ્રદેશમાં અધર્મને સારો માનવામાં આવતો નથી. કોઈને પણ ધર્મ વિષયક સંદેહ થતો નથી. ત્યાં કરેલા કર્મનું ફળ પ્રત્યક્ષ મળે છે. આ લોકમાં તો કોઈની પાસે જીવન નિર્વાહ માટે જીવન નિર્વાહ માત્રને માટે બધી વસ્તુ ઉપલબ્ધ છે અને કેટલાક બહુ પરિશ્રમથી જીવિકા ચલાવે છે. અહીં કેટલાક લોકો ધર્મપરાયણ છે, કેટલાક લોકો સઠતા કરનારા છે. કોઈ સુખી છે, કોઈ દુઃખી છે, કોઈ ધનવાન છે, કોઈ નિર્ધન. આ લોકમાં પરિશ્રમ, ભય, મોહ અને તીવ્ર ક્ષુધાનું કષ્ટ પ્રાપ્ત થાય છે. મનુષ્યના મનમાં ધન માટે લોભ રહે છે, જેથી અજ્ઞાની પુરુષ મોહિત થાય છે. કપટ, સઠતા, ચોરી, પરનિંદા, દોષ દ્રષ્ટિ, બીજાઓ પર પ્રહાર કરવો, હિંસા, ચુગલી તથા મિથ્યા ભાષણ આ દુર્ગુણોનું જે સેવન કરે છે તેની તપસ્યા નષ્ટ થાય છે. જે વિદ્વાન આ દુર્ગુણોનું આચરણ નથી કરતો તેની તપસ્યા વધે છે. આ લોકમાં ધર્મ અને અધર્મ સંબંધી કર્મને માટે નાના પ્રકારની ચિંતા કરવી પડે છે. સંસારમાં આ કર્મભૂમિ છે. અહીં શુભ અને અશુભ કર્મ કરીને મનુષ્ય શુભ કર્મોનું શુભ ફળ અને અશુભ કર્મોનું અશુભ ફળ પ્રાપ્ત કરે છે. પૂર્વકાળમાં અહીં પ્રજાપતિ બ્રહ્મા, અન્ય અન્ય દેવતા તથા મહર્ષિઓએ યજ્ઞ અને તપસ્યા કરીને પવિત્ર થઈને બ્રહ્મલોક પ્રાપ્ત કર્યો હતો. પૃથ્વીનો ઉત્તર ભાગ સૌથી વધારે પવિત્ર છે અને શુભ છે. અહીં જે પુણ્યકર્મ કરવાવાળા મનુષ્ય છે તેઓ શુભ ફળના પરિણામે પૃથ્વીના તે ભાગમાં જન્મે છે. કેટલાક લોકો કર્મ અનુસાર પશુ પક્ષી વગેરેની યોનિઓમાં જન્મ લે છે. બીજા લોકો ક્ષીણ આયુ થઈને અહીં ભૂતળ પર નષ્ટ થઈ જાય છે. જે એકબીજાને ખાઈ જવા માટે ઉદ્યત રહે છે એવા લોભ અને મોહમાં ડૂબેલા મનુષ્ય અહીં ચક્કર લગાવે છે, ઉત્તર દિશામાં જતા નથી. જે ગુરુજનોની સેવા કરે છે અને ઇન્દ્રિય સંયમપૂર્વક બ્રહ્મચર્યના પાલનમાં તત્પર હોય છે તે મનીષી લોકો વિધા લોકો બધા લોકોના માર્ગ જાણે છે. આ પ્રમાણે મેં બ્રહ્માજીએ જણાવેલા ધર્મનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. જે જગતના ધર્મ અને અધર્મને જાણે છે તે જ બુદ્ધિમાન છે. ભરદ્વાજજીએ કહ્યું, હે તપોધન, પુરુષના શરીરમાં અધ્યાત્મ નામથી જે વસ્તુનું ચિંતન કરવામાં આવે છે તે અધ્યાત્મ શું છે અને કેવું છે એ મને કહો. ભૃગુજી બોલ્યા, હે બ્રહ્મર્ષિ, જે અધ્યાત્મ વિશે પૂછી રહ્યા છો તેની વ્યાખ્યા કરું છું. હે તાત, તે અતિશય કલ્યાણકારી સુખ સ્વરૂપ છે. અધ્યાત્મ જ્ઞાનનું જે ફળ છે તે છે પ્રાણી માત્રનું હિત. પૃથ્વી, વાયુ, આકાશ, જળ અને પાંચમું તેજ આ પાંચ મહાભૂત છે, જે સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ અને લયના સ્થાન છે. જે ભૂત જેનાથી ઉત્પન્ન થાય છે તે ફરી તેમાં જ લીન થઈ જાય છે, જેમ સમુદ્રમાંથી લહેરો ઉઠે છે અને પછી તેમાં જ લીન થઈ જાય છે, તે જ પ્રમાણે આ મહાભૂત ક્રમશઃ પોતપોતાના કારણરૂપ અન્ય ભૂતોથી ઉત્પન્ન થાય છે અને પ્રલયકાળ આવે ત્યારે ફરી તેમનામાં લીન થઈ જાય છે. જેમ કાચબો પોતાના અંગોને ફેલાવીને પછી તેને સમેટી લે છે, તે જ પ્રમાણે ભૂતાત્મા પરમેશ્વર પોતે રચેલા ભૂતોને પુનઃ પોતાનામાં લીન કરે છે. મહાભૂત પાંચ જ છે. સંપૂર્ણ પ્રાણીઓની ઉત્પત્તિ કરવાવાળા પરમાત્માએ સમસ્ત પ્રાણીઓમાં તે જ પાંચે ભૂતોને સારી રીતે નિયુક્ત કર્યા છે, પરંતુ જીવ તે પરમાત્માને જોઈ શકતો નથી. શબ્દ, કાન અને શરીરના છિદ્ર આ ત્રણેય આકાશથી પ્રગટ થયા છે. સ્પર્શ, ચેષ્ટા અને ત્વચા આ ત્રણ વાયુના કાર્ય છે. રૂપ, નેત્ર અને પાક આ ત્રણ રૂપોમાં તેજની ઉપલબ્ધિ કહેવાય છે. રસ, વિનાશ અને જીભ આ ત્રણ જળના ગુણ બતાવવામાં આવ્યા છે. ગંધ, નાસિકા અને શરીર આ ત્રણ ભૂમિના કાર્ય છે. ઇન્દ્રિયો રૂપે પાંચ જ મહાભૂત છે અને છઠ્ઠું મન છે. આ પ્રમાણે શ્રોતાદિ પાંચ ઇન્દ્રિયો અને મનનો પણ પરિચય આપવામાં આવ્યો છે. બુદ્ધિ સાતમું તત્વ છે, ક્ષેત્રજ્ઞ આઠમું છે, કાન સાંભળવા માટે અને ત્વચા સ્પર્શનો અનુભવ કરવા માટે છે, રસનું આસ્વાદન કરવા માટે રસના એટલે કે જીભ અને ગંધનો અનુભવ કરવા માટે નાસિકા છે, નેત્રનું કામ જોવાનું છે, મન સંદેહ કરે છે, બુદ્ધિ નિશ્ચય કરવા માટે છે અને ક્ષેત્રજ્ઞ સાક્ષીની જેમ સ્થિત છે. બંને પગથી ઉપર માથા સુધી જે કોઈ પણ નીચે ઉપર છે તે બધાને ક્ષેત્રજ્ઞ જુએ છે. ક્ષેત્રજ્ઞ એટલે આત્મા વ્યાપક છે. તેણે આ સંપૂર્ણ શરીરને બહાર અંદરથી આવૃત કરી રાખ્યું છે. પુરુષ જ્ઞાતા છે અને સંપૂર્ણ ઇન્દ્રિયો તેના માટે જ્ઞેય છે. તમ, રજ અને સત્વ આ બધા ભાવ પુરુષના આશ્રિત છે. જે મનુષ્ય આધ્યાત્મ જ્ઞાનને જાણી લે છે તે ભૂતોના આવાગમનનો વિચાર કરીને ધીરે ધીરે ઉત્તમ શાંતિ પ્રાપ્ત કરી લે છે. પુરુષ જેના વડે જુએ છે તે નેત્ર છે, જેનાથી સાંભળે છે તેને શ્રોત એટલે કાન કહે છે, જેનાથી સૂંઘે છે તેનું નામ પ્રાણનાસિકા છે, તે જીવથી રસનો અનુભવ કરે છે અને ત્વચાથી સ્પર્શને જાણે છે. બુદ્ધિ સદા જ્ઞાન અથવા નિશ્ચય કરાવે છે. પુરુષ જેનાથી કંઈક ઈચ્છા કરે છે તે મન છે. બુદ્ધિ આ બધાનું અધિષ્ઠાન છે. તેથી પાંચ વિષય અને પાંચ ઇન્દ્રિયો તેનાથી પૃથક કહી ગઈ છે. આ બધાનો અધિષ્ઠાતા ચેતન ક્ષેત્રજ્ઞ આમનાથી જોઈ શકાતો નથી. પ્રીતિ અથવા પ્રસન્નતા સત્વગુણનું કાર્ય છે. શોક રજોગુણ અને ક્રોધ તમોગુણ છે. આ પ્રમાણે આ ત્રણ ભાવ છે. સંસારમાં જે જે ભાવ છે તે બધા આ ત્રણેય ગુણોમાં બંધાયેલા આબદ્ધ છે. સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણ સદા પ્રાણીઓમાં રહે છે. તેથી બધા પ્રાણીઓમાં સાત્વકી, રાજસી અને તામસી આ ત્રણ પ્રકારની અનુભૂતિ જોવામાં આવે છે. તમારા શરીર અથવા મનમાં જે કંઈ પ્રસન્નતા સાથે જોડાયેલું છે તે બધા સાત્વિક ભાવ છે. હે મુનિશ્રેષ્ઠ, જે કંઈ પણ દુઃખથી સંયુક્ત અને મનને અપ્રસન્ન કરનાર છે તેને રજોગુણનો જ પ્રકાશ સમજો. આ સિવાય જે કંઈ મોહથી જોડાયેલું હોય અને તેનો આધાર વ્યક્ત ન હોય એ જે સમજમાં ન આવતું હોય તે તમો ગુણ છે એવું જાણો. હર્ષ, પ્રીતિ, આનંદ, સુખ તથા ચિત્તની શાંતિ આ ભાવોનો સાત્વિક ગુણ સમજવા જોઈએ. અસંતોષ, પરિતાપ, શોક, લોભ તથા અસહનશીલતા આ રજોગુણના ચિહ્ન છે. અપમાન, મોહ, પ્રમાદ, સ્વપ્ન, તંદ્રા વગેરે ભાવ તમોગુણના જ ભિન્ન ભિન્ન કાર્ય છે. જે વધારે કરીને દોષ તરફ જાય છે તે મનના બે સ્વરૂપ છે, યાચના કરવી અને સંશય. જેનું મન પોતાને અધીન છે તે આ લોકમાં તો સુખી થાય જ છે, મૃત્યુ પછી પરલોકમાં પણ તેને સુખ મળે છે. સત્વ એટલે બુદ્ધિ તથા ક્ષેત્રજ્ઞ પુરુષ આ બે સૂક્ષ્મ છે, જેને આ બંનેના અંતર એટલે કે ભેદ સમજાઈ જાય છે તે પણ આ લોક અને પરલોકમાં સુખના અધિકારી છે. એ બેમાંથી એક તો ગુણોની રચના કરે છે અને એક નથી કરતો. સત્વ વગેરે ગુણ આત્માને જાણતા નથી, પરંતુ આત્મા બધી રીતે ગુણોને જાણે છે. જોકે પુરુષ ગુણોનો દ્રષ્ટા માત્ર છે, છતાં બુદ્ધિના સંસર્ગથી તે પોતાને તેમનો સર્જક માને છે. આ પ્રમાણે સત્વ અને પુરુષનો સંયોગ થયો છે. પરંતુ એમનામાં અંતર અવશ્ય છે. જ્યારે બુદ્ધિ મન દ્વારા ઇન્દ્રિયરૂપી ઘોડાઓની લગામ ખેંચે છે અને સારી રીતે કાબૂમાં રાખે છે તે સમયે આત્મા પ્રકાશિત થવા લાગે છે. જે મુનિ પ્રાકૃત કર્મોનો ત્યાગ કરીને સદા આત્મામાં જ રમણ કરે છે તે સંપૂર્ણ ભૂતોના આત્મા થઈને ઉત્તમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. જેમ જળચર પ્રાણી જળથી લિપ્ત થતું નથી, તે જ પ્રમાણે શુદ્ધ બુદ્ધિ પુરુષ લિપ્ત થતો નથી, તે સંપૂર્ણ પ્રાણીઓમાં આસક્ત ભાવથી રહે છે. આ પ્રમાણે પોતાની બુદ્ધિ દ્વારા વિચાર કરીને મનુષ્ય અનાસક્ત ભાવે વ્યવહાર કરે તેને હર્ષ શોકથી રહિત થઈને બધી અવસ્થાઓમાં સમ રહેવું, ઈર્ષા દ્વેષને ત્યાગી દેવા, બુદ્ધિ અને ચેતનની એકતા છે આ જ હૃદયની સુદૃઢ ગ્રંથિ છે, એને ખોલીને વિદ્વાન પુરુષ સુખી થઈ જાય અને સંશયનું નિવારણ કરીને સદાને માટે શોકને ત્યાગી દે, જે મલિન મનુષ્યો ગંગામાં સ્નાન કરીને શુદ્ધ થાય છે તે જ પ્રમાણે શ્રેષ્ઠ વિદ્વાન આ જ્ઞાન ગંગામાં ડૂબકી મારીને નિર્મળ થઈ જાય છે એવું જાણો. આ પ્રમાણે જે મનુષ્ય આ ઉત્તમ અધ્યાત્મ જ્ઞાનને જાણે છે તેઓ મોક્ષને પ્રાપ્ત થાય છે એવું સમજીને બધા મનુષ્યો સંપૂર્ણ પ્રાણીઓના આવાગમન પર દ્રષ્ટિ રાખીને બુદ્ધિપૂર્વક વિચાર કરે, એનાથી ધીરે ધીરે શાંતિ પ્રાપ્ત થશે. જેમનું અંતઃકરણ પવિત્ર નથી તે મનુષ્ય ભિન્ન ભિન્ન વિષયો તરફ પ્રવૃત્ત થયેલી ઇન્દ્રિયોમાં જો અલગ અલગ આત્માને શોધવા ઈચ્છે તો તેમને આ રીતે આત્માનો સાક્ષાત્કાર થશે નહીં. આત્મા તો આ બધી ઇન્દ્રિયો મન અને બુદ્ધિનો સાક્ષી હોવાના કારણે તેમનાથી પર છે. આવું જાણી લીધા પછી જ મનુષ્ય જ્ઞાની થઈ શકે છે. આ તત્વને જાણી લેવાથી મનીષી પુરુષોને પોતાને કૃતકૃત્ય માને છે. અજ્ઞાની પુરુષોને જે મહાન ભય પ્રાપ્ત થાય છે તે જ્ઞાનીઓને થતો નથી. જે ફળની ઈચ્છા અને આસક્તિનો ત્યાગ કરીને કર્મ કરે છે તે પોતાના સંચિત કર્મબંધનને બાળી નાખે છે. આવો પુરુષ જો કર્મ કરે છે તો તેનું કરેલું કર્મ પ્રિય અથવા અપ્રિય ફળ ઉત્પન્ન કરતું નથી. જે મનુષ્ય આખી જિંદગી લોકોને સતાવે છે તો કર્મમાં લાગેલા તે પુરુષના અશુભ કર્મ તેને માટે અશુભ ફળ જ ઉત્પન્ન કરે છે. જીવો પુણ્ય કર્મ કરવાથી કોઈ પણ શોકમાં પડતું નથી, પરંતુ જો તેનાથી પાપ થાય છે તો સદાને માટે ભયપૂર્ણ સ્થાન થાય છે. ભરદ્વાજજી બોલ્યા, હે બ્રહ્મન, મને અભયપદની સિદ્ધિને માટે ધ્યાન યોગ સમજવો, મને અભયપદની સિદ્ધિને માટે ધ્યાન યોગ સમજાવો. જે તત્વને જાણીને મનુષ્ય આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક ત્રણેય તાપોથી મુક્ત થઈ જાય છે તેનો મને ઉપદેશ કરો. ભૃગજીએ કહ્યું, હે મુને, હું તમને ધ્યાન યોગ બતાવું છું, જોકે તે ચાર પ્રકારનો છે, પરંતુ અહીં એક જ બતાવવામાં આવે છે, જેને જાણીને મહર્ષિઓ આ જગતમાં શાશ્વત સિદ્ધિને પ્રાપ્ત થાય છે. યોગીજનો સારી રીતે અભ્યાસમાં લાવેલા ધ્યાનનું જે પ્રકારે અનુષ્ઠાન કરે છે તેવું જ ધ્યાન કરીને જ્ઞાન તૃપ્ત મહર્ષિઓ સંસાર દોષથી મુક્ત થઈ જાય છે. સંસાર દોષથી મુક્ત થઈ ગયા છે તે મુક્ત પુરુષોનું પુનઃ આ સંસારમાં આવાગમન આગમન થતું નથી. તેઓ જન્મદોષથી રહિત થઈને પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિત થઈ ગયા છે. તેમના પર શીત ઉષ્ણ વગેરે દ્વંદ્વનો પ્રભાવ પડતો નથી. તેઓ સદા પોતાના વિશુદ્ધ સ્વરૂપમાં સ્થિત અને સ્થિત સર્વ પ્રકારના બંધનોથી મુક્ત તથા પરિગ્રહ શૂન્ય છે. અનાશક્તિ વગેરે ગુણ મનને શાંતિ આપનારા છે. અનેક પ્રકારની ચિંતાઓથી પીડિત મનને ધ્યાન દ્વારા એકાગ્ર કરીને ધ્યેય વસ્તુમાં સ્થિત કરે. ઇન્દ્રિય સમુદાયનો બધી બાજુથી નિગ્રહ કરીને ધ્યાન યોગી મુનિ કાષ્ટવત સ્થિત થઈ જાય. કાનથી કોઈ શબ્દને ગ્રહણ ન કરે, ચામડીથી સ્પર્શનો અનુભવ ના કરે, નેત્રથી રૂપ ન જુએ તથા જીભથી રસોનું આસ્વાદન ન કરે. નાસિકા દ્વારા બધા પ્રકારની ગંધને ગ્રહણ કરવાનો પણ ત્યાગ કરી દે. પાંચે વિષય પાંચે ઇન્દ્રિયોને મથી નાખનારા છે. તત્વવેતા પુરુષ ધ્યાન દ્વારા વિષયોની અભિલાષા છોડી દે. ત્યાર પછી સશક્ત અને બુદ્ધિમાન પુરુષ પાંચ ઇન્દ્રિયોને મનમાં લીન કરીને પાંચ ઇન્દ્રિયો સહિત આમ તેમ ભટકનારા મનને ધ્યેય વસ્તુમાં એકાગ્ર કરે. મન ચારે બાજુ વિચરણ કરવાવાળું છે, તેનો કોઈ દૃઢ આધાર નથી. પાંચ ઇન્દ્રિયોના દ્વારા તેના નીકળવાના માર્ગ છે. તે અજિતેન્દ્રિય પુરુષને માટે બળવાન અને જીતેન્દ્રિયને માટે નિર્બળ છે. ધીર પુરુષ પૂર્વોક્ત ધ્યાનના સાધનમાં શીઘ્રતાપૂર્વક મનને એકાગ્ર કરે. જ્યારે તે ઇન્દ્રિય અને મનને પોતાને વશ કરી લે છે તો તેનું પૂર્વોક્ત ધ્યાન સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે મેં અહીં પ્રથમ ધ્યાન માર્ગનું વર્ણન કર્યું. ત્યાર પછી પહેલાથી વશમાં કરેલા મન સહિતનો ઇન્દ્રિય સમૂહ પુનઃ અવસર મળતા એ રીતે સ્ફુરિત થાય છે, જેમ વાદળમાં વીજળી ચમકે છે. જે રીતે પાંદડા પર મૂકેલું જળનું બુંદ બધી બાજુથી ચંચળ અને અસ્થિર હોય છે, તે જ પ્રમાણે પ્રથમ ધ્યાન માર્ગમાં સાધકનું ચિત્ત પણ ચંચળ હોય છે. ક્ષણવાર માટે કદી એકાગ્ર થઈને થોડી વાર ધ્યાન માર્ગમાં સ્થિર થાય છે, પછી ભ્રાંત થઈને વાયુની જેમ આકાશમાં દોડવા લાગે છે. પરંતુ ધ્યાન યોગનો જ્ઞાતા પુરુષ એનાથી ગભરાય નહીં. તે ક્લેશ ઈર્ષા ચિંતા અને આળસનો ત્યાગ કરીને ફરી ધ્યાન દ્વારા ચિત્તને એકાગ્ર કરે. પ્રથમ ધ્યાન માર્ગ પર ચાલનારા મુનિના હૃદયમાં વિચાર વિતર્ક એટલે સંશય અને તથા વિવેકની ઉત્પત્તિ થાય છે. મન ઉદ્વિગ્ન હોય તો તેનું સમાધાન કરો. ધ્યાન યોગી મુનિ કદી તેનાથી ખિન્ન કે ઉદાસ ન થાય. ધ્યાન દ્વારા પોતાનું હિત અવશ્ય સાધે. એ ઇન્દ્રિયોને ધીરે ધીરે શાંત કરવાનો પ્રયત્ન કરે, ક્રમશઃ તેમનું નિરાકરણ કરે. આમ કરવાથી એમની પૂર્ણરૂપે શાંતિ થઈ જશે. હે મુનીશ્વર, પ્રથમ ધ્યાન માર્ગમાં પાંચે ઇન્દ્રિયો અને મનને સ્થાપિત કરીને નિત્ય અભ્યાસ કરવાથી એ સ્વયં શાંત થઈ જાય છે. આ પ્રમાણે આત્મસંયમ કરનારા પુરુષને જે સુખની પ્રાપ્તિ થાય છે તે કોઈ લૌકિક પુરુષાર્થ અને પ્રારબ્ધથી થતી નથી. તે સુખ પ્રાપ્ત થયા પછી મનુષ્ય ધ્યાનની સાધનામાં સંલગ્ન થઈ જાય છે. આ પ્રમાણે ધ્યાન સાધનાનો અભ્યાસ કરવાવાળા યોગીજન નિરામય મોક્ષને પ્રાપ્ત થાય છે. સનંદજી કહે છે, હે બ્રહ્મન, મહર્ષિ ભૃગુએ આ પ્રમાણે કહ્યા પછી પરમ ધર્માત્મા તથા પ્રતાપી ભરદ્વાજ મુનિ બહુ વિસ્મિત થયા અને તેમણે ભૃગુની બહુ પ્રશંસા કરી. અધ્યાય 40 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.